શ્રીમદ દેવી ભાગવત સ્કંદ આઠમો અધ્યાય 12-13 પ્લક્ષ સાલમલી કુશ કંચ કાક અને પુષ્કર દ્વીપોનું વર્ણન ભગવાન નારાયણ કહે છે. નારદ, જંબુદ્વીપમાં જેવો અને જેટલા પ્રમાણનો કહ્યો છે તેટલા જ માપના ખારા સમુદ્રથી તે દ્વીપ ઘેરાયેલો છે. જે પ્રમાણે મેરુ પર્વતની ચારે બાજુ જંબુદ્વીપ છે તે પ્રમાણે આ જંબુદ્વીપની ચારે બાજુ ખારા જળનો સમુદ્ર છે. ખારા સમુદ્રને તેનાથી બે ગણા મોટા પ્લક્ષ દ્વીપે ઘેરી લીધો છે. જેમ બહારના બગીચાથી ઘેરાયેલી ખાઈ હોય તેમ આ સમુદ્ર ઘેરાયેલો છે. જંબુદ્વીપમાં જેટલું મોટું જાંબુનું વૃક્ષ છે તેટલું જ મોટું અહીં પીપરનું વૃક્ષ છે. તેથી આ દ્વીપને પ્લક્ષ દ્વીપ કહે છે. ત્યાં નિશ્ચયપણે સ્વર્ણમય અગ્નિ દેવતાનું સ્થાન છે. આ સાત જીભવાળા સપ્ત જીવો અગ્નિદેવ મહારાજ પ્રિયવ્રતના પુત્ર છે. તેમનું નામ ઇદમ જીવ છે. તેઓ પ્લક્ષ દ્વીપના શાસક છે. પ્રિયવ્રત રાજાએ પોતાના દ્વીપના સાત ભાગ કરીને સાતેય પુત્રોને વહેંચી આપ્યા હતા. વહેંચી આપ્યા અને પોતે આત્મજ્ઞાની પુરુષોએ માન્ય કરેલી યોગ સાધનામાં જોડાઈ ગયા. તે યોગ સાધનાના પ્રભાવથી તેમને ભગવદ્ પ્રાપ્તિ થઈ ગઈ. પ્લક્ષ દ્વીપના શિવ, યવસ, ભદ્ર, શાંત, ક્ષેમ, અમૃત અને અભય નામના પ્રસિદ્ધ અને દર્શનીય આ સાત ખંડ છે. આ સાત ખંડોમાં સાત નદીઓ અને સાત પર્વતો છે. અરુણા, નુમણા, અંગિરસી, સાવિત્રી, સુપ્રભાધિકા, ઋતુંભરા અને સત્યમ્ભરા આ નામોવાળી પ્રસિદ્ધ નદીઓ છે. અને મણિકૂટ, વજ્રકૂટ, ઇન્દ્રસેન, જ્યોતિષ્માન, સુપર્ણ, હિરણ્યષ્ઠિવ અને મેઘમાલ નામના પર્વતો પ્લક્ષ દ્વીપના છે. આ નદીઓના જળનો સ્પર્શ અને દર્શન કરવાથી પાપોનો નાશ થાય છે. આ પ્લક્ષ દ્વીપમાં હંસ, પતંગ, ઉર્ધ્વાયન અને સત્યાંગ નામના ચાર વર્ણ રહે છે. તેમનું આયુષ્ય 1000 વર્ષનું હોય છે. તે વેદોમાં બતાવેલી વિધિ પ્રમાણે સૂર્યની ઉપાસના કરે છે. તેમનો દેખાવ દેવો જેવો છે. તેઓ કહે છે જે સત્ય, ઋત, વેદ અને સત્કર્મના અધિષ્ઠાતા છે. અમૃત અને મૃત્યુ અર્થાત યમ જેમનો વિગ્રહ છે. તે પુરાણ પુરુષ વિષ્ણુમય સૂર્યની અમે શરણમાં જઈએ છીએ. નારદ, પ્લક્ષ વગેરે જે પાંચ દ્વીપ છે તેમાં જન્મ લેનારને આયુષ્ય, ઇન્દ્રિય શક્તિ, મનોબળ, શરીરબળ, બુદ્ધિ, સામર્થ્ય તથા પરાક્રમ આ સિદ્ધિઓ સ્વાભાવિક રીતે વરેલી છે. ઇક્ષુરસનો સમુદ્ર પ્લક્ષ દ્વીપ કરતાં ખૂબ મોટો છે. તેથી પ્લક્ષ દ્વીપથી બમણા વિસ્તારનો સાલમલી દ્વીપ છે. તે જેટલો લાંબો પહોળો છે તેટલા જ આકારનો ત્યાં મદિરાનો સમુદ્ર છે. તેનાથી આ દ્વીપ ઘેરાયેલો છે. ત્યાં પ્લક્ષ દ્વીપમાં આવેલા પીપરના વૃક્ષ જેટલું જ એક મોટું એક સીમળા એટલે સાલમળીનું વૃક્ષ છે. પક્ષીરાજ મહાત્મા ગરુડજી આ દિશામાં બિરાજે, આ દ્વીપમાં બિરાજે છે. આ સાલમળી દ્વીપનું શાસન પ્રિયવ્રત રાજાના પુત્ર યજ્ઞબાહુ રાજાના હાથમાં છે. સાલમળી દ્વીપના સાત ખંડોના નામ સુરોચન, સોમનસ્ય, રમણક, દેવર્ષક, પારિભાદ્ર, અપ્પાયન અને વિજ્ઞાન છે. આ ખંડોમાં સાત પર્વત સરસ, સતશૃંગ, વામદેવ, કંદક, કુમુદ, પુષ્પવર્ષ અને સહસ્ત્ર શ્રુતિ નામથી પ્રસિદ્ધ છે. સાત નદીઓના નામ અનુમતિ, સિનિવાલી, સરસ્વતી, કુહુ, રજની, નંદા અને રાકા છે. આ ખંડોમાં રહેનારા બધા લોકો શ્રુતિધર, વીર્યધર, વંશુધર અને ઈશુધર એવા ચાર વર્ણથી ઓળખાય છે. વેદ સ્વરૂપ ચંદ્રમાને ભગવાન ઈશ્વર માનીને લોકો તેમની ઉપાસના કરે છે. તેઓ કહે છે જે પોતાના કિરણોથી પિતૃઓ માટે શુક્લ અને કૃષ્ણ માર્ગનું વિભાજન કરે છે. સમસ્ત પ્રજાના શાસક એવા ભગવાન સોમ પ્રસન્ન થાઓ. આ પ્રમાણે મદિરાના સમુદ્ર કરતા બમણા વિસ્તારનો કુશ દ્વીપ છે. આ દ્વીપ ઘૃત એટલે ઘીના સમુદ્રથી વીંટળાયેલો છે. ત્યાં કુશ એટલે કે દર્ભનું વન હોવાથી તેને કુશ દ્વીપ કહે છે. અગ્નિદેવ પ્રત્યક્ષ જ્વાલાઓથી પ્રકાશિત થઈ સર્વવ્યાપક રૂપે ત્યાં બિરાજે છે. આ કુશદ્વીપમાં પ્રિયવ્રતકુમાર હિરણ્યરેતાનું શાસન છે. હિરણ્યરેતાએ આ દ્વીપના 7 ખંડ કરીને તેમના 7 પુત્રોને વહેંચી આપ્યા હતા. તેમના 7 પુત્રો વસ્તુ, વસુદાન, દ્રઢરૂચિ, નાભિગુપ્ત, સ્તુત્યવ્રત, વિવિક્ત અને ભામદેવ નામે હતા. તે ખંડોની સીમા નક્કી કરનાર ચક્ર, ચતુર્સંગ, કપિલ, ચિત્રકૂટ, દેવાનિક, ઉદ્વારોમા અને દ્રવિણ નામના 7 પર્વતો છે. ત્યાં 7 નદીઓ પણ છે. તેના નામ રસકુલ્યા, મધુકુલ્યા, મિત્રવિંદા, શ્રુતિવિંદા, દેવગર્ભા, ધૃતચ્યુતા અને મંત્રમાલિકા છે. કુશદ્વીપના બધા નિવાસીઓ આ નદીઓનું પાણી પીએ છે. કુશલ, કોવિદ, અભિયુક્ત અને કુલક નામના 4 વર્ણ ત્યાં રહે છે. તેઓ અગ્નિને ભગવાનનું સ્વરૂપ માનીને યજ્ઞાદિ કર્મો કુશળતાથી કરવા રૂપ ઉપાસના કરે છે. બધા લોકો વેદના જ્ઞાતા અને શ્રેષ્ઠ દેવતાઓ જેવા તેજસ્વી હોય છે. અગ્નિદેવને તેઓ પ્રાર્થના કરે છે કે જાત વેદ કહેવાતા ભગવાન અગ્નિદેવ, આપ પરબ્રહ્મ પરમાત્માને પોતે હવ્ય પહોંચાડો છો, તેથી શ્રી હરિના અંગરૂપ દેવોના યજ્ઞતે પરબ્રહ્મને જ આપ ગ્રહણ, આપ અર્પણ કરજો. આ પ્રમાણે કુશદ્વીપમાં રહેનારા બધા જ પ્રાણીઓ દ્વારા અગ્નિ સ્વરૂપ ભગવાન શ્રી હરિની ઉપાસના કરવામાં આવે છે. નારદજીએ કહ્યું, હે સર્વ પદાર્થોને જોનારા પ્રભુ, હવે આપ બાકીના દ્વીપોનો વિસ્તાર કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, નારદ, કુશદ્વીપ ખૂબ જ વિસ્તારવાળો હોય ઘૃત સમુદ્રની ચારે બાજુ વીંટળાયેલો છે. તેની બહાર 2 ગણા વિસ્તારવાળો કોંચ દ્વીપ છે. આ કોંચ દ્વીપને તેટલા જ વિસ્તારના શિર સમુદ્રએ ઘેરી લીધો છે. આ દ્વીપમાં કોંચ નામનો પર્વત છે. તે પર્વતના નામ પરથી આ દ્વીપનું નામ કોંચ દ્વીપ પડ્યું છે. કોંચ દ્વીપ પડ્યું છે. પ્રાચીન કાળની વાત છે. કાર્તિક સ્વામીની શક્તિથી, એટલે કે સાંગ નામના હથિયારથી, તે પર્વતનો મધ્ય ભાગ ચિરાઈ ગયો હતો ત્યારે ક્ષીર સમુદ્રથી સિંચાતા તે પર્વતની વરુણે રક્ષા કરી હતી. આ દ્વીપનું શાસન પ્રિયવ્રત કુમાર શ્રીમાન ધૃત પૃષ્ઠના હાથમાં હતું. આ દ્વીપને રાજાએ 7 ભાગોમાં વહેંચીને તેમના 7 પુત્રોને 1-1 ખંડના રાજા બનાવ્યા. પુત્રોને 7 ખંડોનું રાજ્ય સોંપીને રાજા પોતે ભગવાનની શરણમાં ગયા. ધૃતપૃષ્ઠ રાજાના 7 પુત્રો આમ મધુરૂહ, મેઘપુષ્ઠ, સુધામક, ભ્રાજિષ્ઠ, લોહિતારણ અને વનસ્પતિ નામે હતા. ત્યાં પર્વત અને નદીઓ પણ 7-7 છે. પર્વતના નામ પણ નામ આ પ્રમાણે છે, શુકલ, વર્ધમાન, ભોજન, ઉપબરહણ, નંદ, નંદન અને સર્વતોભદ્ર. નદીઓ અભયા, અમૃતોધા, અમૃતોઘા, અપરકા, તીર્થવતી, ઋતિરૂપવતી, શુકલા અને પવિત્રવતી નામથી પ્રસિદ્ધ છે. ત્યાંના 4 વર્ણના લોકો આ નદીઓનું પવિત્ર જળ પીવે છે. પુરુષ, ઋષભ, દ્રવિણ અને દેવક આ 4 વર્ણના લોકો ત્યાં રહે છે. આ લોકો જળના સ્વામી વરુણદેવની ઉપાસના કરે છે. તેઓ વરુણદેવને પ્રાર્થના કરે છે કે ભગવાન વરુણદેવ, પુરુષોત્તમ શ્રી હરિની કૃપાથી આપ અપાર શક્તિશાળી છો. ભૂહ, ભુવઃ અને સ્વઃ આ 3 લોકને આપ પવિત્ર કરો છો. આપ બધા પાપોને સહજ રીતે દૂર કરો છો. અમે અમારા શરીરથી આપનો સ્પર્શ કરીએ છીએ. આપ અમને પવિત્ર કરવાની કૃપા કરો. આ સ્તુતિને મંત્ર માનીને તેનો જપ પણ કરવામાં આવે છે. આ સિવાય પણ જુદા જુદા સ્તોત્રોથી વરુણદેવની આરાધના કરવામાં આવે છે. શ્રી સમુદ્રથી આગળ શાક દ્વીપ છે. 32 લાખ યોજન વિસ્તારનો આ દ્વીપ શ્રી સમુદ્રની ચારે બાજુ પથરાયેલો છે. તેના જેટલા જ વિસ્તાર વાળો ત્યાં દધી મંડોદ સમુદ્રથી ઘેરાયેલો છે. આ વિશિષ્ટ દ્વીપમાં શાક નામનું એક અતિ વિશાળ વૃક્ષ છે. નારદ, આ વૃક્ષના નામ પરથી આ દ્વીપનું નામ શાક દ્વીપ છે. પ્રિયવ્રત કુમાર મેઘાતિથિ આ દ્વીપના રાજા છે, તેમણે સાત ખંડોમાં આ દ્વીપનું વિભાજન કરીને તેમના પૂર્વજવ મનોજવ પવમાન ધુમાનિક ચિત્રરેખ બહુરૂપ અને વિશ્વધ્રુક નામના પુત્રોને તેનું રાજ્ય સોંપી યોગ સાધના માટે વનમાં ચાલ્યા ગયા. આ ખંડોની હદ નક્કી કરતા સાત પર્વતો ઈશાન, ઉરુશૃંગ, બલભદ્ર, સતકેસર, સહસ્ત્ર સ્ત્રોત, દેવપાલ અને મહાસન છે. ત્યાં અનધા, આયુર્ધા, ઉભય સૃષ્ટિ, અપરાજિતા, પંચપદી, સહસ્ત્ર શ્રુતિ અને નિજ ધૃતિ નામની સાત નદીઓ છે. આ ખંડોના બધા મનુષ્યો સત્યવ્રત, ક્રતુવ્રત, દાનવ્રત અને અનુવ્રત એમ ચાર વર્ણોના કહેવાય છે. તેઓ પ્રાણાયામ કરીને ભગવાન વાસુદેવની ઉપાસના કરે છે. તેઓ સ્તુતિ કરતા ભગવાનને કહે છે કે જે પ્રાણવાયુ સર્વ પ્રાણીઓમાં પ્રવેશી પોતાના વૃત્તિઓથી પ્રાણીઓનું રક્ષણ કરે છે અને આ જગત જેને વશ છે તે અંતર્યામી સાક્ષાત ઈશ્વર અમારું રક્ષણ કરો. નારદ, આ પ્રમાણે દધિ મંડોદ સમુદ્રની આગળ તેનાથી ખૂબ લાંબો પહોળો પુષ્કર દ્વીપ છે. આ દ્વીપ શાક દ્વીપથી બે ગણા વિસ્તાર વાળો છે. તેના જેટલા જ વિસ્તારવાળા મીઠા જળના સમુદ્રથી તે ચારે બાજુ ઘેરાયેલો છે. આ દ્વીપમાં એક અત્યંત પ્રકાશિત કમળ છે. તેની અગ્નિશિખા જેવી ઉજ્જવળ અનેક પાંખડીઓ છે. લાખો સોના જેવી પાંખડીઓ તેની શોભા વધારી રહી છે. આ કમળની સ્થાપના ભગવાન શ્રી હરિએ સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર બ્રહ્માજીને રહેવા માટે કરી હતી. આ પુષ્કર દ્વીપમાં માનસોતર નામનો એક જ પર્વત છે. પૂર્વ અને પશ્ચિમ ખંડોની તે સીમા નક્કી કરે છે. આ પર્વત 10,000 યોજન ઊંચો અને તેટલો જ પહોળો છે. તેની ચારે દિશાઓમાં ચાર નગરો છે. આ નગરોમાં ઇન્દ્રાદિ લોકપાલો રહે છે. તેના ઉપરથી સૂર્ય સુમેરુ ગિરીની પ્રદક્ષિણા કરે છે. સૂર્યના રથનું ચક્ર સંવત્સરનું પ્રતીક છે. દેવયાન અને પિતૃયાન માર્ગથી સૂર્ય આગળ વધે છે. પ્રિયવ્રતના પુત્ર વિતિહોત્ર અહીંના રાજા હતા. તેમણે આ દ્વીપને બે ભાગમાં વહેંચી દીધો. તેમના રમણ અને ઘાતકી નામના બે પુત્રો હતા. તે બંને પુત્રોને બંને ખંડ વહેંચી આપ્યા અને વિતિહોત્ર રાજા તેમના મોટા ભાઈઓની જેમ ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. આ લોકમાં રહેનારા લોકો બ્રહ્માજીને સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ માનીને તેમની ઉપાસના કરે છે. સકામ ભક્તિ દ્વારા ભગવાન શ્રી હરિની ઉપાસના કરતા તે કહે છે, આપ કર્મમય બ્રહ્મના સાક્ષાત વિગ્રહ જગત પૂજ્ય એક અને અદ્વિતીય છો તથા આપનું સ્વરૂપ પરમ શાંત છે એવા ભગવાન બ્રહ્માજીને અમારા નમસ્કાર હો. અધ્યાય 12-13 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.